पद्म पुराण पाताल खंड अध्याय 18। तेजहपुरना राजा सत्यवान नी जन्म कथा। सत्यवान नु शत्रुघ्न ने सर्वस्व समर्पण। शेष जी कहे छे, मुनिवर, सुवर्ण पत्र थी शोभतो आ यज्ञ संबंधी अश्व पूर्वक्त देशों में भ्रमण करतो करतो तेजहपुर में गयो। त्याना राजा सत्यवान सत्य धर्मनो आश्रय लईने प्रजानु पालन करता हता। त्यार पछी शत्रुना नगरनो विध्वंस करवावाळा श्री रघुनाथजीना भाई शत्रुघ्नजी करोड़ो वीरोथी घेराईने घोड़ानी पाछळ पाछळ ते राजाना नगरमांथी निकळ्या। ते नगर बहु सुंदर हतुं, चित्र विचित्र महलो तेनी शोभा वधारी रह्या हता। हजारो देव मंदिरोना कारणे ते बधी बाजुथी शोभायमान देखातुं हतुं। भगवान शंकरना मस्तक पर निवास करनारा महादेवी भगवती भागीरथी त्यां प्रवाहित थई रही हती। तेमना तट पर ऋषि महर्षियोना समुदाय निवास करतो हतो। तेजपुरमां रहनारा दरेक ब्राह्मणना घरमां जे अग्निहोत्रनो धुमाड़ो थतो हतो ते पापमां डूबेला मोटा मोटा पातकीओने पण पवित्र करी देतो हतो। ते नगरने जोईने शत्रुघ्ने सम्मतिने पूछ्यु, मंत्रीवर, आ सामे देखातु नगर कोनु छे? जे धर्मपूर्वक होवाना कारणे मारा मनने आनंद प्रदान करे छे। सुमतीए कह्यु, स्वामीन, अहींना राजा भगवान विष्णुना भक्त छे। तमे सावधान थईने तेमनी कल्याणमयी कथाओ सांभळो। तेमनो श्रवण करवाथी मनुष्य ब्रह्महत्या जेवा पापथी पण मुक्त थई जाय छे। आ नगरना राजानुं नाम सत्यवान छे। તેઓ શ્રી રામચંદ્રજીના ચરણાર બિંદોનું રસપાન કરવા માટે ભ્રમર અને જીવન મુક્ત છે। તેમને યજ્ઞો અને તેના અંગોનું પૂર્ણ જ્ઞાન છે। તેઓ મહાન કર્મઠ અને પ્રજાજનોના રક્ષક છે। પૂર્વ કાળમાં અહીં ઋતંભર નામના એક રાજા થઈ ગયા છે। તેમને કોઈ સંતાન ન હતું। તેમને ઘણી સ્ત્રીઓ હતી, પરંતુ તેમનામાંથી કોઈના ગર્ભથી પણ રાજાને પુત્રની પ્રાપ્તિ નથી। એક દિવસ સદભાગ્ય તેમને ત્યાં જાબાલી નામના મુનિ પધાર્યા। રાજાએ કુશળ પ્રશ્ન પૂછી તેમને પુત્ર થાય એ માટે ઉપાય પૂછ્યો। ઋતુંબરે કહ્યું, સ્વામીન, હું સંતાનહીન છું, મને કોઈ એવો ઉપાય બતાવો જે પુત્ર ઉત્પન્ન થવામાં સહાયક હોય, જેનો પ્રયોગ કરવાથી મારી વંશ પરંપરાની રક્ષા કરનાર એક શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થાય। રાજાની આ વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ જાબાલીએ કહ્યું, રાજન, સંતાન પ્રાપ્તિની ઈચ્છાવાળા મનુષ્યને માટે ત્રણ પ્રકારના ઉપાય છે, ભગવાન વિષ્ણુની, ગાયની અથવા ભગવાન શિવની કૃપા। તેથી તમે દેવ સ્વરૂપા ગાયની પૂજા કરો, કેમ કે તેની પૂંછ, મુખ, શિંગડા તથા પૃષ્ઠભાગમાં પણ દેવતાઓનો નિવાસ છે, જે દરરોજ પોતાને ઘેર ઘાસ વગેરે દ્વારા ગાયની પૂજા કરે છે તેના પર દેવતા અને પિતૃઓ સદા સંતુષ્ટ રહે છે। જે ઉત્તમ વ્રતનું પાલન કરનાર મનુષ્ય દરરોજ નિયમપૂર્વક ગાયને ભોજન આપે છે તેના બધા મનોરથ તે સત્ય ધર્મનું અનુષ્ઠાન કરવાથી પૂર્ણ થઈ જાય છે। જો ઘરમાં તૃષિત ગાય બાંધેલી રહે, રજસ્વલા કન્યા અવિવાહિત હોય તથા દેવતાઓના વિગ્રહ પર બીજા દિવસનું ચડાવેલું નિર્માલ્ય પડ્યું રહે તો આના કારણે થતા પૂર્વના સંચિત પુણ્યને નષ્ટ કરી નાખે છે। જે મનુષ્ય ઘાસ ખાતી ગાયને રોકે છે તેના પૂર્વજ પિતૃઓનું પતન થાય છે। જે મૂળ બુદ્ધિ બાણસ ગાયને લાકડીથી મારે છે તેને હાથ રહિત થઈને યમરાજના નગરમાં જવું પડે છે। તૃષિતા ગૌગૃહે બધા ગેહે કન્યા રજસ્વલા દેવતાસ્વ સરની માલ્યા હંતિ પુણ્યમ પુરાકૃતમ યો વેવ ગામ પ્રતિષિધ્યેત ચરંતિમ સ્વમ તૃણમ નરહ તસ્ય પૂર્વે ચ પિતરહ કંપંતે પતનોન્મુખાઃ યો વેવ તાડયતે યષ્ટયા ધેનુમ મર્ત્યો વિમૂઢધીહિ ધર્મરાજસ્ય નગરે સ યાતિ કરવર્જિતઃ। ત્રીસમાધ્યાયનો 27-29 શ્લોક સંખ્યા। જે ગાયના શરીર પરથી ડાંસ અને મચ્છરોને હટાવે છે તેના પૂર્વજ કૃતાર્થ થઈને અધિક પ્રસન્નતાના કારણે નાચી ઉઠે છે। અને કહે છે, મારો આ વંશજ બહુ ભાગ્યશાળી છે, પોતાની ગૌ સેવા દ્વારા તે અમને તારી દેશે। આ સંદર્ભમાં જાણકાર લોકો એક પ્રાચીન વૃતાંત કહે છે, જે ધર્મરાજના નગરમાં રાજા જનકની સામે અદ્ભુત રૂપે બન્યું હતું। એક સમયની વાત છે, રાજા જનકે યોગ દ્વારા પોતાના શરીરનો પરિત્યાગ કરી દીધો। તે સમયે તેમની પાસે એક વિમાન આવ્યું જે ચંદ્ર ઘંટિકાઓથી શોભી રહ્યું હતું। રાજા દિવ્ય દેહથી વિમાન પર બેસીને ચાલ્યા ગયા અને તેમના છોડેલા શરીરને સેવકો ઉપાડી ગયા। રાજા જનક ધર્મરાજની સંયમ મણિપુરીની પાસેથી જઈ રહ્યા હતા। તે સમયે અનેક નરકોમાં જે પાપાચારી જીવો યાતનાઓ ભોગવી રહ્યા હતા, તેઓ જનકના શરીરના વાયુનો સ્પર્શ મળતા સુખી થઈ ગયા। પરંતુ તેઓ જ્યારે તે સ્થાનથી આગળ નીકળ્યા ત્યારે પાપ પીડિત પ્રાણી તેમને જતા જોઈને ભયભીત થઈને જોર જોરથી ચીસો પાડવા લાગ્યા। તેઓ ઈચ્છતા ન હતા કે રાજા જનકથી વિયોગ થાય। તેમણે કરુણાજનક વાણીમાં કહ્યું, પુણ્યાત્મન, અહીંથી જશો નહીં, તમારા શરીરનો સ્પર્શ કરીને જે વાયુ અહીં પ્રસરે છે તેનાથી અમે યાતના પીડિતોને બહુ સુખ મળે છે। રાજા બહુ ધર્માત્મા હતા। તે દુઃખી જીવોનો પોકાર સાંભળીને તેમના હૃદયમાં કરુણા ભરાઈ ગઈ। તેઓ વિચારવા લાગ્યા, જો મારા રહેવાથી આ પ્રાણીઓને સુખ મળે છે તો હું હવે અહીં જ રહીશ, આજ મારા માટે મનોહર સ્વર્ગ છે। આવું વિચારીને રાજા જનક દુઃખી પ્રાણીઓને સુખ પહોંચાડવા માટે ત્યાં જ નરકના દરવાજા પર જ રોકાઈ ગયા। તે સમયે તેમનું હૃદય દયાથી પરિપૂર્ણ થઈ રહ્યું હતું। એટલામાં નરકના તે દુઃખદાયી દ્વાર પર વિવિધ પ્રકારના પાપ કરવા વાળા પ્રાણીઓને કઠોર યાતના આપતા રહીને સ્વયં ધર્મરાજ આવ્યા। તેમણે જોયું મહાન પુણ્યાત્મા તથા દયાળુ રાજા જનક વિમાન પર બેસીને નરકના દરવાજા પાસે રોકાયા છે। તેમને જોઈને ધર્મરાજ હસી પડ્યા અને બોલ્યા, રાજન, તમે તો સમસ્ત ધર્માત્માઓના શિરોમણિ છો, ભલા તમે અહીં કઈ રીતે આવ્યા? આ સ્થાન તો પ્રાણીઓની હિંસા કરનારા પાપાચારીઓ અને દુષ્ટાત્મા જીવોને માટે છે। અહીં તમારા જેવા પુણ્યશાળી આવતા નથી, અહીં તે જ મનુષ્યો આવે છે જે અન્ય પ્રાણીઓનો દ્રોહ કરે છે, બીજાઓ પર કલંક લગાડે છે તથા બીજાનું ધન પડાવી લઈ જીવન નિર્વાહ કરે છે। જે પોતાની સેવામાં લાગેલી ધર્મપરાયણ પત્નીને કોઈ પણ અપરાધ વિના ત્યાગી દે છે તેને પણ અહીં આવવું પડે છે। જે ધનના લોભથી મિત્ર સાથે ધોખો કરે છે તે મનુષ્ય અહીં આવીને મારા હાથે ભયંકર યાતના ભોગવે છે। જે મૂર્ખ માનવ દંભ દ્વેષ અથવા ઉપહાસ વશ મન વાણી અને ક્રિયા દ્વારા કદી ભગવાન શ્રીરામનું સ્મરણ કરતો નથી તેને બાંધીને હું નરકોમાં નાખી દઉં છું અને ભયંકર યાતના આપું છું। જેમણે નરકના કષ્ટ નિવારણ કરવા વાળા રમાનાથ ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કર્યું છે તે મારા સ્થાનને છોડીને બહુ જલ્દીથી વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે। મનુષ્યના શરીરમાં ત્યાં સુધી પાપ રહી શકે છે જ્યાં સુધી તે પોતાની જીભથી શ્રીરામનું ઉચ્ચારણ કરતા નથી। યો રામ મનસા વાચા કર્મણા દંભતો અપીવા દ્વેષાદ્વાહા ચોપહા સાધ્વા ન સ્મરત્યેવ મૂઢિ તમ બંધનામી પુનરત્વેષુ નિક્ષિપ્ય સ્થપયામી ચ યે હિ સ્મૃતો વે રમાનાથો નરક ક્લેશવારકઃ તે મત્સ્થાનમ વિહાયાસુ વૈકુંઠાખ્યમ પ્રયાંતયો તાવત પાપમ મનુષ્યાણા મદ ંગેશુ નૃપ તિષ્ઠતી યાવદ્વામ રસનયાન ગૃહ્ણાતિ સુદુર્મતિ। 30મા અધ્યાયના 48-51મી શ્લોક સંખ્યા। મહામતે, જે મોટા મોટા પાપોનું આચરણ કરવાવાળા છે તેમને જ મારા દૂત અહીં લઈ આવે છે। તમારા જેવા પુણ્યાત્માઓની સામે તેઓ જોઈ પણ શકતા નથી, તેથી મહારાજ અહીંથી જાઓ અને અનેક પ્રકારના દિવ્ય ભોગોનો ઉપભોગ કરો। આ શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને પોતાના સંચિત પુણ્યોને ભોગવો। જનકે કહ્યું, નાથ, મને આ દુઃખી જીવો પર દયા આવે છે તેથી આમને છોડીને જઈ શકું એમ નથી। મારા શરીરના વાયુનો સ્પર્શ મળવાથી આ લોકોને સુખ મળી રહ્યું છે. ધર્મરાજ, જો તમે નરકમાં પડેલા બધા પ્રાણીઓને છોડી દો તો હું પુણ્યાત્માઓના નિવાસ સ્થાન સ્વર્ગમાં સુખપૂર્વક જઈ શકીશ. ધર્મરાજ બોલ્યા, રાજન, આજે તમારી સામે ઊભો છે આ પાપીએ પોતાના મિત્રની પત્ની સાથે, જે આના પર પૂર્ણ વિશ્વાસ કરતી હતી, બળાત્કાર કર્યો છે. તેથી મેં આને લોહ શંકુ નામના નરકમાં નાખીને 10,000 વર્ષો સુધી પકાવ્યો છે. આના પછી એને સુવર્ણની યોનિમાં નાખીને અંતમાં મનુષ્યના શરીરમાં ઉત્પન્ન કરવાનો છે. મનુષ્ય યોનિમાં નપુંસક થશે. આ બીજા પાપી અનેક વાર બળપૂર્વક પરાઈ સ્ત્રીઓને આલિંગન કર્યું છે, તેથી તે 100 વર્ષો સુધી રોરવ નરકમાં રહેશે. અને આ જે પાપી ઊભો છે તે બહુ નીચ બુદ્ધિનો છે. આણે બીજાઓનું ધન ચોરીને સ્વયં ભોગવ્યું છે, તેથી એના બંને હાથ કાપીને હું તેને પુયશોણિત નામના નરકમાં નાખીશ. આણે સાયંકાળે ભૂખથી વ્યથિત થઈને ઘરે આવેલા અતિથિનું વચન દ્વારા પણ સ્વાગત કર્યું નથી, તેથી તેને અંધકારથી ભરેલા તામિસ્ત્ર નામના નરકમાં નાખવો ઉચિત છે. ત્યાં ભમરાઓથી પીડિત થઈને તે 100 વર્ષ સુધી યાતના ભોગવશે. આ પાપી ઊંચા અવાજે બીજાની નિંદા કરતો કદી થાક્યો નથી, તથા આણે પણ કાન દઈને અનેક વાર બીજાઓની નિંદા સાંભળી છે. તેથી તે બંને પાપી અંધકૂપમાં પડીને દુઃખ પર દુઃખ ઉઠાવી રહ્યા છે. આજે અત્યંત ઉદ્વિગ્ન દેખાય છે. તે મિત્રોનો દ્રોહ કરનારો છે, તેથી તેને રોરવ નરકમાં નાખવામાં આવશે. નરશ્રેષ્ઠ, આ બધા પાપીઓને તેમના પાપોનો ભોગ કરાવીને છુટકારો આપીશ, તેથી તમે ઉત્તમ લોકમાં જાઓ, કેમ કે તમે પુણ્યોનું ઉપાર્જન કર્યું છે. જનકે પૂછ્યું, ધર્મરાજ, આ દુઃખી જીવોનો નરકથી ઉદ્ધાર કઈ રીતે થશે? તમે મને તે ઉપાય બતાવો જેનું અનુષ્ઠાન કરવાથી એમને સુખ મળે. ધર્મરાજ બોલ્યા, મહારાજ, આ લોકોએ કદી ભગવાન વિષ્ણુની આરાધના કરી નથી, તેમની કથા સાંભળી નથી, પછી આ પાપીઓને નરકમાંથી છુટકારો કઈ રીતે મળી શકે? આ લોકોએ મોટા મોટા પાપ કર્યા છે, તો પણ જો તમે તેમને છોડાવવા ઈચ્છો છો તો પોતાનો પુણ્ય તેમને આપો. ક્યું પુણ્ય? તે હું બતાવું છું. એક દિવસ પ્રાતઃકાળે ઉઠીને તમે શુદ્ધ ચિત્તે શ્રી રઘુનાથજીનું ધ્યાન કર્યું હતું, જેમનું નામ મહાન પાપોનો પણ નાશ કરનારું છે. નરશ્રેષ્ઠ, તે દિવસે તમે જે ઓચિંતા રામ રામનું ઉચ્ચારણ કર્યું હતું, તેનું પુણ્ય આ પાપીઓને આપી દો, જેથી એમનો નરકથી ઉદ્ધાર થઈ જશે. જાબાલી કહે છે, મહારાજ, બુદ્ધિમાન ધર્મરાજના વચન સાંભળીને રાજા જનકે પોતાના જીવનભરનું ઉપાર્જિત પુણ્ય તે પાપીઓને આપી દીધું. તેમના સંકલ્પ કરતા જ નરકમાં પડેલા જીવો તત્ક્ષણ ત્યાંથી મુક્ત થઈ ગયા અને દિવ્ય શરીર ધારણ કરીને જનકને કહ્યું, રાજન, તમારી કૃપાથી અમે લોકો એક જ ક્ષણમાં દુઃખદાયી નરકથી છૂટી ગયા. હવે અમે પરમધામમાં જઈ રહ્યા છીએ. રાજા જનક સંપૂર્ણ પ્રાણીઓ પર દયા કરનારા હતા. તેમણે નરકથી નીકળેલા પ્રાણીઓનું સૂર્ય જેવું તેજસ્વી રૂપ જોઈને મનમાં બહુ સંતોષનો અનુભવ કર્યો. તે બધા પ્રાણી દયાસાગર મહારાજ જનકની પ્રશંસા કરતા રહીને દિવ્ય લોકમાં ચાલ્યા ગયા. નરકના પ્રાણીઓના ચાલ્યા ગયા પછી રાજા જનકે સંપૂર્ણ ધર્મગ્નોમાં શ્રેષ્ઠ ધર્મરાજ યમરાજાને પૂછ્યું. રાજાએ કહ્યું, ધર્મરાજ, તમે કહ્યું હતું કે પાપ કરવાવાળા જીવો જ તમારા સ્થાન પર આવે છે. ધાર્મિક ચર્ચામાં લાગ્યા રહેનારા જીવો અહીં આવતા નથી. આવી દશામાં મારું અહીં ક્યાં પાપના કારણે આગમન થયું? તમે ધર્માત્મા છો, તેથી મારા પાપનું બધું કારણ આરંભથી કહો. ધર્મરાજ બોલ્યા, રાજન, તમારું પુણ્ય બહુ મોટું છે. આ પૃથ્વી પર તમારા જેવું પુણ્ય કોઈનું નથી. તમે શ્રી રઘુનાથજીના યુગલ ચરણાર વિંદના મકરંદનું પાન કરનારા ભ્રમર છો. તમારી કીર્તિમય ગંગા મળથી ભરેલા સમસ્ત પાપીઓને પવિત્ર કરી દે છે. તે અત્યંત આનંદ પ્રદાન કરનારી અને દુષ્ટોને તારનારી છે. તેમ છતાં તમારું એક નાનકડું પાપ પણ છે, જેના કારણે તમે પુણ્યથી ભરપૂર હોવા છતાં પણ સંયમનપુરીની પાસે આવ્યા છો. એક સમયની વાત છે, એક ગાય ક્યાંક ચરી રહી હતી. તમે જઈને તેને ચરવામાં વિઘ્ન ઊભું કર્યું, તેજ પાપનું આ ફળ છે. ફળ છે કે તમારે નરકનો દરવાજો જોવો પડ્યો, હવે તમે તેમાંથી છુટકારો મેળવી લીધો છે તથા તમારું પુણ્ય પહેલાથી બહુ વધી ગયું. તેથી પોતાના પુણ્ય દ્વારા ઉપાર્જિત વિવિધ પ્રકારના ઉત્તમ ભોગોનો ભોગ કરો. શ્રી રઘુનાથજી કરુણાના સાગર છે. તેમણે આ દુઃખી જીવોનું દુઃખ દૂર કરવા માટે જ સંયમનીના આ મહામાર્ગમાં તમારા જેવા વૈષ્ણવને મોકલી દીધા છે. હે સુવ્રત, જો તમે આ માર્ગથી ન આવ્યા હોત તો આ બિચારા જીવોનો નરકથી ઉદ્ધાર કેવી રીતે થયો હોત? હે મહામતી, બીજાઓના દુઃખોથી દુઃખી થવાવાળા તમારા જેવા દયાધારી મહાત્મા આર્ત પ્રાણીઓના દુઃખ દૂર કરે જ છે. જાબાલી કહે છે, આ પ્રમાણે કહેતા યમરાજને પ્રણામ કરીને રાજા જનક પરમધામમાં ચાલ્યા ગયા. તેથી હે નૃપશ્રેષ્ઠ, તમે ગાયની પૂજા કરો. તે સંતુષ્ટ થતા તેમને અવશ્ય ધર્મ પરાયણ પુત્ર પુત્ર આપશે. સુમતિ કહે છે, હે સુમિત્રાનંદન, જાબાલીના મુખેથી ધેનુ પૂજાની વાત સાંભળીને રાજા ઋતુંબરે આદરપૂર્વક પૂછ્યું, હે મુને, ગાયની કઈ રીતે યત્નપૂર્વક પૂજા કરવી જોઈએ? પૂજા કરવાથી તે મનુષ્યને કેવો બનાવી દે છે? ત્યારે જાબાલીએ વિધિ અનુસાર ધેનુ પૂજાનું આ પ્રમાણે વર્ણન કર્યું. રાજન, ગૌ સેવાનું વ્રત લેનાર પુરુષે દરરોજ ગાયને ચરાવવા માટે જંગલમાં જવું, ગાયને જવ ખવડાવીને તેના ગોબરમાં જે જવ આવી જાય તેનો સંગ્રહ કરે. પુત્રની ઈચ્છા રાખનાર પુરુષ માટે તે જવનું ભક્ષણ કરવાનું વિધાન છે. જ્યારે ગાય જળ પીવે ત્યારે તેણે પણ જળ પીવું જોઈએ. જ્યારે તે ઊંચા સ્થાનમાં રહે તો તેણે તેનાથી નીચા સ્થાનમાં રહેવું જોઈએ. દરરોજ ગાયના શરીર પર બેસતા ડાંસ અને મચ્છરોને દૂર કરે અને સ્વયં તેને ખાવા માટે ઘાસ લઈ આવે. આ પ્રમાણે સેવા કરવાથી ગાય તમને ધર્મપરાયણ પુત્ર આપશે. જાબાલી મુનિની આ વાત સાંભળીને રાજા ઋતુંબરે શ્રી રઘુનાથજીનું સ્મરણ કર્યું અને શુદ્ધ ચિત્ત થઈને વ્રતનો આરંભ કર્યો. તેઓ પ્રથમ જણાવ્યું તેમ ગાયની રક્ષા કરતા રહીને તેને ચરાવવા માટે દરરોજ વનમાં જતા હતા. શ્રીરામચંદ્રજીના નામનું સ્મરણ કરવું અને પ્રાણી માત્રના હિતમાં રત રહેવું, આજ તેમનું દરરોજનું કાર્ય હતું. તેમની સેવાથી સંતુષ્ટ થઈને સુરભીએ કહ્યું, રાજન, તમે પોતાની ઈચ્છા અનુસાર મારી પાસે કોઈ વર માગો જે તમારા મનને પ્રિય હોય. ત્યારે રાજા બોલ્યા, દેવી, મને એવો પુત્ર આપો જે પરમ સુંદર શ્રી રઘુનાથજીનો ભક્ત, પિતાનો સેવક તથા પોતાના ધર્મનું પાલન કરનાર હોય. પુત્રની ઈચ્છા રાખનારા રાજાને મનોવાંછિત વરદાન આપીને દયામય દેવી કામધેનુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગઈ. યથા સમયે રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ, જે પરમ વૈષ્ણવ શ્રી રામચંદ્રજીનો સેવક થયો. પિતાએ એનું નામ સત્યવાન રાખ્યું. સત્યવાન મહાન પિતૃભક્ત અને ઇન્દ્ર જેવા પરાક્રમી થયા. તેમને પુત્રના રૂપે પ્રાપ્ત કરીને રાજા ઋતુંબરને બહુ પ્રસન્નતા થઈ. પોતાના પુત્રને ધાર્મિક જાણીને રાજા હર્ષમાં મગ્ન રહેતા હતા. તેઓ રાજ્યનો ભાર સત્યવાનને જ સોંપીને સ્વયં તપસ્યાને માટે વનમાં ચાલ્યા ગયા. ત્યાં ભક્તિપૂર્વક હૃદયથી ભગવાન ઋષિકેશની આરાધના કરીને તેઓ નિષ્પાપ થઈ ગયા અને શરીર સહિત ભગવદ્ ધામને પ્રાપ્ત થયા. શત્રુઘ્નજી, ઋતુંબરના ચાલ્યા ગયા પછી રાજા સત્યવાને પણ પોતાના ધર્મના અનુષ્ઠાનથી લોકનાથ શ્રી રઘુનાથજીને સંતુષ્ટ કર્યા. ભગવાન રમાનાથે પ્રસન્ન થઈને સત્યવાનને પોતાના ચરણ કમળોમાં અવિચળ ભક્તિ આપી, જે યજ્ઞ કરવાવાળા પુરુષને માટે કરોડો પુણ્ય દ્વારા પણ દુર્લભ છે. તેઓ દરરોજ સુસ્થિર ચિત્તે સંપૂર્ણ લોકને પવિત્ર કરનારી શ્રી રઘુનાથજીની કથાનું આયોજન કરે છે. તેમના હૃદયમાં સૌના માટે દયા છે. જે લોકો રમાનાથ શ્રી રઘુનાથજીની પૂજા કરતા નથી તેમને તેઓ એટલો કઠોર દંડ આપે છે જે યમરાજના માટે પણ ભયંકર છે. 8 વર્ષ પછી 80 વર્ષની અવસ્થા સુધી બધા લોકો પાસે તેઓ એકાદશીનું વ્રત કરાવે છે. તુલસીની સેવા તેમને બહુ પ્રિય છે. લક્ષ્મીપતિના ચરણ કમળોમાં ચડાવેલી ઉત્તમ માળા તેમના ગળામાંથી કદી દૂર થતી ન હતી. પોતાની ભક્તિના કારણે તેઓ ઋષિઓના પણ પૂજનીય થઈ ગયા છે. પછી બીજાઓને માટે કેમ ન થાય? શ્રી રઘુનાથજીના સ્મરણથી તથા તેમના પ્રત્યે પ્રેમ કરવાથી રાજા સત્યવાનના બધા પાપ ધોવાઈ ગયા છે, બધા અમંગળ નષ્ટ થઈ ગયા છે. તેઓ શ્રી રામચંદ્રજીના અદ્ભુત અશ્વને ઓળખીને અહીં આવશે અને તેમને પોતાનું અકંટક રાજ્ય સમર્પિત કરશે. રાજન, જેના વિશે તમે પૂછ્યું હતું તે ઉત્તમ પ્રસંગ મેં તમને કહી દીધો, શેષજી કહે છે. ત્યાર પછી વિવિધ પ્રકારના આશ્ચર્યોથી વિવિધ પ્રકારના આશ્ચર્યોથી યુક્ત તે યજ્ઞ સંબંધી અશ્વ રાજા સત્યવાનના નગરમાં પ્રવિષ્ટ થયું. તેને જોઈને ત્યાંના લોકોએ રાજાની પાસે જઈને કહ્યું, મહારાજ, ભગવાન શ્રીરામનો અશ્વ નગરની મધ્યમાં આવી રહ્યો છે. શ્રીરામનો પાસે જઈને કહ્યું, મહારાજ, ભગવાન શ્રીરામનો અશ્વ નગરની મધ્યમાં થઈને આવી રહ્યો છે. શત્રુઘ્ન તેના રક્ષક છે. રામ આ બે અક્ષરનું અતિ મનોરમ નામ સાંભળીને સત્યવાનના હૃદયમાં બહુ પ્રસન્નતા થઈ. તેમની વાણી ગદગદ થઈ ગઈ. તેઓ કહેવા લાગ્યા, જે ભગવાન શ્રીરામને સદા પોતાના હૃદયમાં ધારણ કરું છું, મનમાં ચિંતન કરું છું, તેઓના અશ્વ શત્રુઘ્નજીની સાથે મારા નગરમાં આવ્યો છે. તેની પાસે શ્રીરામના ચરણોની સેવા કરવાવાળા શ્રી હનુમાનજી પણ હશે, જે કદી પણ શ્રી રઘુનાથજીને પોતાના મનથી પણ વિસરાતા નથી. જ્યાં શત્રુઘ્ન છે, જ્યાં વાયુનંદન હનુમાનજી છે, તથા જ્યાં શ્રી રામચંદ્રજીના ચરણ કમળોની સેવામાં રહેવાવાળા બીજા લોકો છે, ત્યાં હું પણ જાઉં છું. તેમણે મંત્રીને આજ્ઞા આપી, તમે સંપૂર્ણ રાજ્યનું બહુ કિંમતી ધન લઈને તરત જ મારી સાથે આવો. હું શ્રી રઘુનાથજીના શ્રેષ્ઠ અશ્વની રક્ષા અથવા શ્રીરામના ચરણોની સુદુર્લભ સેવા કરવા માટે જઈશ. આમ કહીને તેઓ સૈનિકોની સાથે શત્રુઘ્નની પાસે ચાલ્યા ગયા. એટલામાં આજ શ્રીરામના નાના ભાઈ શત્રુઘ્ન પણ રાજધાનીમાં આવી પહોંચ્યા. રાજા સત્યવાન મંત્રીઓની સાથે તેમની પાસે આવ્યા અને ચરણોમાં પડીને તેમને પોતાનું સમૃદ્ધશાળી રાજ્ય અર્પણ કરી દીધું. શત્રુઘ્ને રાજા સત્યવાનને શ્રીરામ ભક્ત જાણીને તેમનું વિશાળ રાજ્ય તેમના પુત્ર રુક્મને આપી દીધું. સત્યવાન હનુમાનજીને મળ્યા પછી શ્રીરામ સેવક સુબાહુને મળ્યા તથા બીજા પણ જેટલા રામ ભક્ત ત્યાં આવ્યા હતા તે બધાને હૃદય લગાવીને તેમણે પોતાને કૃતાર્થ માન્યા. પછી શત્રુઘ્નજીની સાથે મળીને તેઓ મનમાં બહુ પ્રસન્ન થયા. એટલામાં વીર પુરુષો દ્વારા સુરક્ષિત તે અશ્વ બહુ દૂર નીકળી ગયો. તેથી શુરવીરોથી ઘેરાયેલા શત્રુઘ્નજી પણ રાજા સત્યવાનને સાથે લઈને ત્યાંથી ચાલ્યા ગયા. અધ્યાય 18 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.